શ્રીમદ્ ભાગવત ત્રીજો સ્કંધ 30મો અધ્યાય. શરીર અને ઘરમાં આસક્ત મનુષ્યની અધોગતિનું વર્ણન. શ્રી કપિલ ભગવાન કહે છે, હે મા, જેમ વાયુ વડે ઉડાવવામાં આવતો વાદળ સમુદાય તે વાયુના બળને જાણતો નથી, તેવી જ રીતે આ જીવ પણ ભગવાન કાળની પ્રેરણાથી ભિન્ન ભિન્ન અવસ્થાઓમાં તથા યોનિઓમાં ભ્રમણ કરતો રહે છે, પણ તે કાળના પ્રબળ પરાક્રમને જાણતો નથી. સુખની અભિલાષાથી જીવ જે જે વસ્તુઓને ઘણા કષ્ટથી મેળવે છે, તે વસ્તુઓના ભગવાન કાળ નાશ કરી દે છે. કે જેને માટે તે જીવને ભારે શોક થાય છે, આનું કારણ એ છે કે આ મંદબુદ્ધિનો જીવ પોતાના આ નાશવંત શરીરને તથા તેનાથી સંબંધિત ઘર, જમીન, ધન વગેરેને મોહને લીધે નિત્ય માની લે છે. આ સંસારમાં આ જીવ જે જે યોનિમાં જન્મ લે છે, તેમાં તે આનંદ માનવા લાગે છે અને તેનાથી વિરક્ત થતો નથી. ભગવાનની માયાથી તે એવો મોહિત થઈ રહ્યો છે કે કર્મવશ નારકી યોનિઓમાં જન્મ લેવા છતાં પણ ત્યાંના તુચ્છ ભોગોમાં જ સુખ માનતો હોવાને કારણે તેમને પણ છોડવા માગતો નથી. આ મૂર્ખ પોતાના શરીર, પત્ની, પુત્ર, ઘર, પશુ, ધન અને બંધુ બાંધવોમાં અત્યંત આસક્ત થઈને તેમના વિશે વિવિધ પ્રકારના મનોરથો સેવતો રહીને પોતાને ઘણો ભાગ્યશાળી સમજે છે. તેમના ભરણ પોષણની ચિંતાથી તેના સગળા અંગ બળતા રહે છે, તેમ છતાં હૃદય દુર્વાસનાઓથી દૂષિત થયેલું હોવાને કારણે તે મૂળ તેમના જ માટે નિરંતર જાત જાતના પાપ કરતો રહે છે. ઉલટા સ્ત્રીઓ વડે એકાંતમાં સંભોગ વગેરેના સમયે પ્રદર્શિત કરેલા કપટભર્યા પ્રેમમાં તથા બાળકોની મીઠી મીઠી વાતોમાં મન અને ઇન્દ્રિયોના ફસાઈ જવાથી ગૃહસ્થ મનુષ્ય ઘરના દુઃખ પ્રધાન કપટભર્યા કર્મોમાં ફસાઈ જાય છે. તે સમયે ઘણી સાવધાની વર્તવાથી તેને જો કોઈ દુઃખનો પ્રતિકાર કરવામાં સફળતા મળી જાય છે તો તેને જ તે સુખ માની લે છે. ભયંકર હિંસાવૃત્તિ વડે જ્યાં ત્યાંથી ધન એકઠું કરીને તે એવા લોકોનું પોષણ કરે છે કે જેમના પોષણથી તે નરકમાં જાય છે. પોતે તો તેમના ખાતા પીતા બચેલું જ અન્ન ખાઈને રહે છે. વારંવાર પ્રયત્ન કરવા છતાં પણ જ્યારે તેનો કોઈ ગુજારો થવા પામતો નથી ત્યારે તે લોભને લીધે અધીર થઈ જતા બીજાના ધનની લાલચ કરવા લાગે છે. જ્યારે મંદ બુદ્ધિવાળો ધનહીન તથા કુટુંબનું ભરણ પોષણ કરવામાં અસમર્થ બની જાય છે ત્યારે અત્યંત લાચાર અને ચિંતાતુર થઈને દીર્ઘ નિશાસા નાખવા માંડે છે. એને પોતાનું ભરણ પોષણ કરવામાં અસમર્થ જોઈને તે પત્ની પુત્ર વગેરે એનો પહેલાના જેવો આદર કરતા નથી. જેમ કૂપણ ખેડૂતો ઘરડા બળદની ઉપેક્ષા કરી દે છે, આમ છતાં પણ એને વૈરાગ્ય થતો નથી. જેમને એણે પોતે પાળ્યા પોષ્યા હતા તેઓ જ હવે એનું પાલન પોષણ કરે છે. વૃદ્ધાવસ્થાને કારણે એનું રૂપ બગડી જાય છે, શરીર રોગી થઈ જાય છે, જઠરાગની મંદ પડી જાય છે, ભોજન અને પુરુષાર્થ બંને ઓછા થઈ જાય છે. એ મરણોન્મુખ થઈને ઘરમાં પડ્યો રહે છે અને પત્ની પુત્ર વગેરે અપમાનપૂર્વક આપેલા ટુકડા ખાઈને કૂતરાની જેમ જીવન નિર્વાહ કરે છે. મૃત્યુનો સમય નજીક આવવાથી વાયુના ઉત્ક્રમણથી એની આંખની પૂતળીઓ ચડી જાય છે, શ્વાસોશ્વાસની નળીઓ કફથી ભરાઈ જાય છે, ખાંસી ખાવામાં અને શ્વાસ લેવામાં પણ એને ઘણું કષ્ટ પડે છે તથા કફ વધી જવાને કારણે ગળામાં ઘરઘરાટી થવા લાગે છે. એ પોતાના શોકાતુર સગા સંબંધીઓથી ઘેરાયેલો ફળિયો રહે છે અને મૃત્યુ પાસને વશીભૂત થઈ જવાથી તેમના બોલાવ્યા છતાં પણ બોલી શકતો નથી. આ પ્રમાણે જે મૂઢ મનુષ્ય ઇન્દ્રિયોને નહીં જીતીને નિરંતર કુટુંબના પોષણમાં રત રહે છે, તે રડતા રહેતા સ્વજનોની વચ્ચે અત્યંત વેદનાથી અચેત થઈને મૃત્યુ પામે છે. આ પ્રસંગે તેને લેવા માટે અતિ ભયંકર અને રોષયુક્ત આંખોવાળા જે બે યમદૂતો આવે છે તેમને જોઈને ભયને કારણે તેને મળમૂત્ર થઈ જાય છે. તે યમદૂતો તેને યાતના શરીરમાં નાખે છે અને પછી જેમ સિપાઈ કોઈ અપરાધીને લઈ જાય છે તેવી રીતે તેના ગળામાં દોરડું બાંધીને બળપૂર્વક યમલોકની લાંબી યાત્રાએ તેને લઈ જાય છે. તેમના ગુસ્સાભર્યા ઘાંટાઓથી તેનું હૃદય ફાટવા લાગે છે અને શરીર ધ્રુજવા માંડે છે. માર્ગમાં કૂતરાઓ તેને બચકા ભરે છે. તે સમયે પોતાના પાપ યાદ કરીને તે વ્યાકુળ થઈ ઉઠે છે. ભૂખ તરસ તેને બેચેન કરી મૂકે છે તથા ગરમી દાવાનળ અને લૂથી તે તપી જાય છે. આવી દશામાં જળ અને વિશ્રામ સ્થાન વિનાના તપેલી રેતી ભર્યા તે માર્ગ પર જ્યારે એક ડગલું પણ આગળ વધવાની તેનામાં શક્તિ રહેતી નથી અને યમદૂતો તેની પીઠ પર કોરડા ઝીકે છે ત્યારે તેણે ભારે કષ્ટપૂર્વક ચાલવું જ પડે છે. તે થાકીને જ્યાં ને ત્યાં ઢળી પડે છે. તેને મૂર્છા આવી જાય છે. ચેતના આવતા ફરી ઊભો થાય છે. આ પ્રમાણે અતિ દુઃખપૂર્ણ અંધકાર ભર્યા માર્ગે અત્યંત ક્રૂર યમદૂતો તેને જલ્દીથી યમપુરીમાં લઈ જાય છે. યમલોકનો રસ્તો 99,000 જોજન લાંબો છે. આટલો લાંબો રસ્તો 2-3 ઘડીમાં જ પાર કરીને તે નરકમાં જાત જાતની યાતનાઓ ભોગવે છે. ત્યાં તેના શરીરને બળબડતા લાકડા વગેરેમાં નાખીને બાળવામાં આવે છે. ક્યાંક પોતાના વડે અને બીજાઓ વડે કાપી કાપીને તેને પોતાનું જ માંસ ખવડાવવામાં આવે છે. યમપુરીના કૂતરાઓ અથવા ત્યાંના ગીધો વડે જીવતે જીવ તેના આંતરડા ખેંચવામાં આવે છે. સાપ, વીછી, ડાંસ એટલે મચ્છર વગેરે ડસનારા તથા ડંખ મારનારા જીવો વડે તેના શરીરને પીડા આપવામાં આવે છે. કાપી કાપીને શરીરના ટુકડે ટુકડા કરવામાં આવે છે. તેને હાથીઓ વડે ચીરવામાં આવે છે. પર્વતના શિખરો પરથી નીચે ગબડાવવામાં આવે છે અથવા પાણીમાં કે ખાડામાં નાખીને બંધ કરી દેવામાં આવે છે. આ બધી યાતનાઓ તથા આવા જ પ્રકારની તામિસ્ત્ર, અંધતામિસ્ત્ર તેમજ રોરવ વગેરે નરકોની અન્ય પણ અનેક પીડાઓ, યંત્રણાઓ જે તે જીવને તે સ્ત્રી હોય કે પુરુષ પારસ્પરિક સંસર્ગથી થનારા પાપોને કારણે ભોગવવી જ પડે છે. માં કેટલાક લોકોનું કહેવું છે કે સ્વર્ગ અને નરક તો આ જ લોકમાં મળે છે, કારણ કે જે નારકી યાતનાઓ છે તે અહીં પણ જોવા મળે છે। આ પ્રમાણે અનેક કષ્ટો ભોગવીને પોતાના કુટુંબનું જ પાલન કરનારો અથવા પોતાનું જ પેટ ભરનારો મનુષ્ય તે કુટુંબ અને તે શરીર બંનેને અહીં જ છોડી જઈને મર્યા પછી પોતે કરેલા પાપોનું આવું ફળ ભોગવે છે। પોતાના શરીરને અહીં જ છોડીને પ્રાણીઓ સાથે દ્રોહ કરીને સંચિત કરેલા પાપોરૂપી પાથેયને સાથે લઈને તે એકલો જ નરકમાં જાય છે। મનુષ્ય પોતાના કુટુંબનું ઉદર પોષણ કરવા પાછળ જે અન્યાય અનુચિત કર્મ કરે છે તેનું દેવ વિહિત કુફળ તે નરકમાં જઈને ભોગવે છે। તે સમયે તે એવો વ્યાકુળ થાય છે જાણે કે તેનું સર્વસ્વ લૂંટાઈ ગયું હોય। જે મનુષ્ય માત્ર પાપની કમાણીથી જ પોતાના પરિવારનું પાલન પોષણ કરવામાં વ્યસ્ત રહે છે તે અંધતામિસ્ત્ર નરકમાં જાય છે, જે નરક બધા નરકોમાં ચરમસીમાનું કષ્ટદાયી સ્થાન છે। મનુષ્ય જન્મ મળ્યા પહેલાંની જેટલી પણ યાતનાઓ હોય છે ત્યાં ભૂંડ કૂતરા વગેરે યોનિઓના જેટલા કષ્ટ હોય છે તે બધાને ક્રમશઃ ભોગવીને શુદ્ધ થઈ ગયા પછી તે પુનઃ મનુષ્ય યોનિમાં જન્મ લે છે। ત્રીજા સ્કંદ અંતર્ગત કાપિલે ઉપાખ્યાનમાંનો કર્મ વિપાક નામનો 30મો અધ્યાય સમાપ્ત। બોલો શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી, જય।